કારણ કે ત્રણ એને મરી જવાની જાસ્તિ લાગે લાગે અને અહીંયા આગળ આનંદ ભવ નું મરણ થાય છે. પેલું એક જ ભવ નું મરણ થાય છે, પણ આ તો આનંદ ભવ નું મરણ કોટ નહીં સમજે એટલે એવું કરે. તમારા માટે પગ લાંબો કરો. બીબી ક્યાં ગયા? બીબી છોકરાઓ તૈયાર કરે, હજુ દહી જ્યાં છે લઈને આયા પાસે જે ત્યાં છે ગયેલા. બીબી લઈને આયા દાદા? બીબી લાયા છે નહી લાયા? સારા વિચાર આવે તો જોયા કરવાના, ખરાબ આવે તે જોયા કરવાના. આપડે નિર્વિચારી થયા એટલે હવે વિચાર આપડા અડે નહી. આપડે નિર્વિચાર કહીએ શું કહે? નિર્વિચારી. અને વાઘેલા વિચાર કરે તે આપડે જોયા કરવાના, સારા કરતા હોય ખરાબ કરતા જોયા કરવાના. આપણા થી વાઘેલા ને હેલ્પ થાય, આપણા થી કશું ના થાય. કરી સામે નહી પણ કર્યું છે. અમે સાથે છે નહી પણ દાદા સાથે છે. નહી તો આમ જઈને દેખાડું જે રસ્તે અમે ચાલ્યા છે, સરળ રસ્તો હતો, ટૂંકો હતો, અને એ રસ્તો તમને બધા દેખાઈ દીધા છે. અને એ રસ્તા ઉપર તમને દાખલ કરાવી દીધા છે. વિઝા લઈને એ તો સરળ રસ્તો જ ના મળે દાદા. અનંત અવતાર, કરોડ અવતાર સુધી ભટકે, સાધુ થયે, ત્યાગી થયે, તો એ આત્મા જડે નહીં. આપે હમણાં જે કીધું કે અનુભવ સમજમાં આવે અને અનુભવમાં વર્તાય, એ એક શબ્દ જ બધી સમજ આપે, બધું જ એમાં આવી જાય. સમજ ફૂલ, અનુભવ ફૂલ, એનું નામ જ્યોતિ. હા, એનું નામ જ્યોતિ. એ જ જ્ઞાન ને દાદા, એજ જ્યોતિ, એજ જ્ઞાન, એજ પરમાત્મા. દાદા ગુંચવાય બહુ જવાય, બહુ ગુંચવાય જાવ, પછી પાછું એક ને એક થી શરૂ કરવું અને પાછું આવી જાય છે. કારે સારું લાગે પડી તો દાદાજી, ભગવાન આપે કીધું એ જ પરમાત્મા છે, તો પછી પરમાત્મા ના બધા પિક્ચરો કેમ છે? ભગવાન ના બધા ફોટાઓ કેમ છે? બધે રામ નો, કૃષ્ણ નો, શંકર ભગવાન નો ફોટો ના હોય તો બીજાનો તો ફોટો ઓળખાય તમને ખબર પડે. આ પરમાત્મા આપે જે સમજાવ્યા એમાં તો કોઈ પિક્ચર છે જ નહીં. આપે જે પરમાત્મા હમણાં કીધા સમજ અને અનુભવ, એમાં તો કોઈ એવો ફોટો છે જ નહીં. પણ એ જેનામાં છે એનો ફોટો હોય ને, દેરાસર નો ફોટો હોય ને. હા દાદાજી, જો ને આ દેરાસર નો ફોટો દેખાય છે ને, એ દેરાસર નો ફોટો જોઈએ તો ભગવાન અહીં છે એવું ખાતરી થાય. કશુંક જોઈએ તો આપણને દેખાય, માટે ભગવાન બધા ફોટા વાળા જોઈએ. ફોટો એ દેરાસર છે ને અહીં ભગવાન બેઠા છે. કેટલું સુંદર કીધું મૂર્તિ ની પૂજા. અને દાદાજી, એમાં બેઠેલા ભગવાન ને ના ઓળખીએ પણ જેનામાં એવા ભગવાન છે એના દર્શન કર કરીએ તો કોઈક દિવસે સમજ આવી તો જાય ને. આપણે એ દેરાસર ને બી જોજો કરીએ, અંદર રહેલા ભગવાન ને કદાચ ના ઓળખીએ પણ એ દેરાસર ને જોજો કરીએ, એની ભજના કરીએ તો આવી જાય ને. દેરાસર ના ભગત છે તો કલ્યાણ થઈ જાય. શંકર ભગવાન, રામ ભગવાન, એમાં બધા એ રીતે ભગવાન થઈ ગયેલા એમના શરીર અનુભવ થી, એટલે એની ભજના કરીએ. હા દાદા બેઠેલા છે. દાદા ભગવાન નીતિ થયા છે એ મનમાં આપણને બાકી શ્રદ્ધા બેસી જાય જે અમને બેઠી ગયેલી છે ભગવાન છે બીજું કોઈ નથી એ હજારી પરમા તો દરબારમાં બેઠેલા છે આપણે જેનામાં સમજ આવી બેટા ને અનુભવ આવ્યો એ જ્યોતિ થઈ ગયા અને એ જ્યોતિ સુંદર સમજ આવી જાય પણ એ આપની સાથે રહીએ વિચારીએ ત્યારે જ આવે ને જેમ જેમ પરિચય વધતો જાય ને તેમ પરિચય વધતો જાય પરિચય વધ્યો એ નવો અનુભવ શું કહ્યું પરિચય વધ્યો નવો અનુભવ હા દાદાજી તમને દાદાજી શ્રદ્ધા ને પરિચય માં ફેર શ્રદ્ધા અને પરિચય પરિચય થી શ્રદ્ધા બે પણ શ્રદ્ધા બેઠા પછી પણ પરિચય પછી બધા અનુભવ થાય વધારાનો પરિચય વધારાનો પરિચય થી અનુભવ થાય શ્રદ્ધા બેસી ગઈ પછી પરિચય શું કામ કરે અનુભવ કરાય આજે આપડે અનુભવ છે અરે પરિચય મારે કરું ભૂલતા નથી ને તમે એક સેકન્ડ આપડે ભૂલતા નથી બરોબર છે એટલે નહીં ભૂલાય અને હું પણ ટ્રાય કરી દાદાજી પરિચય માં ના રેવાય અને પુસ્તકો કેટલી હેલ્પ કરે આપનો પરિચય ના હેલ્પ કરે એનું દાદા નું છે દરેક ચીજ એમાં છે શબ્દ દાદા ના છે આશય દાદા નો છે એટલે બધું હેલ્પ કરે શું પણ સાક્ષાત પરિચય ને આમાં ફેર ને ફેર ગણવા જાય તો બધામાં ફેર હોય શું માટે બધું આપડે જે વખત જે આવ્યું તે કરવું દાદા ના હોય ત્યારે શું કર્યા છે કાગળ ફેક કરવા જે પુસ્તક આવ્યું પુસ્તક માં પુસ્તક માં દાદા છે ને તો આંખે મિચી દાદા દેખાય આંખે મિચી તરત દેખાય દાદા કલાક દોઢ કલાક બે કલાક દાદા માં બેસીએ દરરોજ નિયમિત છતાં ઘણી વખત નિધિધ્યાસન ચોખ્ખું રહે ઘણી વખત ઝાંખું રહે જે સ્પષ્ટ હમણે હમણે તમે જોયે એ પ્રમાણે રહેવું જોઈએ તો એ કેમ નહીં રહે અશુદ્ધિ ને કારણે બુદ્ધિ ને કારણે બુદ્ધિ સરસ રહેતું હોય તેને બુદ્ધિ ઊંધું કરી આપે ના પણ બુદ્ધિ માં તો હોય જ દાદા છે એમ અશુદ્ધિ ને કારણે અશુદ્ધિ ને કારણે ના બુદ્ધિ બુદ્ધિ જ બુદ્ધિ એકલી જ છે તે આ ના રહે તે વાત નથી બરોબર છે તે વાત નથી અરે તમે એક કલાક બેહો તમે દાદા ભગવાન ના સિંહ જે કાળ બોલો તો ઘણી વખત જે તમારો આ ચોખ્ખો એ બુદ્ધિ નો ડખો નહીં તો તમને દાદા ક્લિયર દેખાય તમે વિધિ કરી ગયે તમે આવું કરી હા એટલે નિધિધ્યાસન દાદા ની હોય ત્યારે ત્યાંની વાત છે સારા માણસ છે કે નીચે રહે છે સારા માણસ છે બહુ ઊંચા નીચે રહે છે ને નીચે ડાઉન માં ટોપ સારા છે એમની ટપાલ જુદી આવે તમારી પોસ્ટ જુદી અમારી જુદી દાદા તો એ બુદ્ધિ ને કાઢવી કેવી રીતે તમે કાઢવા જાય કે જાય નહીં જાય બરોબર છે પણ એ તો આપડે જેને અભૂત હોય ને એનું સેવન કરીએ એટલે ધીમે ધીમે ખસતી જ જાય એટલે આપડે અભૂત છીએ એનું સેવન કરીએ ધીમે ધીમે સેવન કરતા છે પણ અમારે તો ચોખ્ખું જોઈતું છે એમ દિવાળ છે આમ સ્પષ્ટ જોઈએ કારણ કે એ આ વસ્તુ પેલી મીના કહી મારે આપડે સ્પર્શ ની પહોંચે રાખવી નઈ ને નહી ઝાંખો દેખાય એટલે આપડે બુદ્ધિ એ દખલ કરી બીજું કહે છે આપણે ઝાંખું કે આપડે તો આપડે બીમ દેખાય છે કે નહીં દેખાતું એટલું કઈ બીમ દેખાય છે કે નહીં એટલું જોવું આમ નાક વાંખ બરોબર ના દેખાય થોડું બીમ બુદ્ધિ છે દેખાડે પણ ઘણી વખત આ સાક્ષાત આમ છે તેમ વાત કરતા હોય દાદા હસતા દેખાય ને હવે નહીં બીજી બહુ કારણ કે એ તો જેમ સપનામાં દેખાય એવું સરસ દેખાય ઘણા સપનામાં ઓલ રાઈટ દેખાય દા અત્યારે ના દેખાય એટલું સરસ સપનામાં દેખાય હા પ્રત્યક્ષ અને સાંજના જ બેસવું કે સવારે બેસવું એનો કઈ નિયમ નથી દાદા? અમને સવાર કલાક બરોબર બેસાય, કશો નિયમ નહી. કોઈ નિયમ તો ધંધાદારી માણસ માટે છે. તમારે જયારે અનુકૂળ આવે ત્યારે. ફ્રૂટ કાપી લાગી દાદા ખાસ અને મારું પડી જશે કે છે એમાં સૂર્યનારાયણ નહીં પડે તારું જ પડી જશે. કઈ જાતનું માલ પણ મારા પણ મમતા પણ ચપ્પુ લાવે છે. પેલી બેબી ખોટું લાવ્યો છે ને હાથ એવું છે. બે વાર ભેગું બનાય કે નહીં બને? સ્ટીલની થાળી જોવે? સાચું તો હતું નહીં. સાચું પૂરણ કરેલું છે ઉપરનું હોય છે પણ ખોટું લાવ્યો ને રાખેલી. તમે આત્મા એમાં કઈ ખોટ નહીં આવે. કોઈ દાડે તમે આત્મા એમાં કઈ ખોટ નહીં આવે. બેન જોડે મતભેદ પડે કોઈ દાદા? એ તો બહુ સાદા અને ભોળા અને નરમ છે દાદાજી. હું આ વધારે બોલે એ તો બિલકુલ ના બોલે. બહુ ભલા માણસ છે, બહુ ભલા માણસ છે. કાકા તો યાદ આયા કરે ને આજ્ઞામાં રહે. આજ્ઞા ભૂલચૂક ના થાય સમજણ માં. આ સમજણ માં ફેર પડી જાય છે દાદા. છેલ્લા છ મહિના થયા બરાબર ચોખ્ખી આજ્ઞા થઈ ગઈ છે. હા પણ ભૂલ પડી જાય. ભૂલ પડી જાય અને ભૂલ પડી જાય એટલે વાંટી પડી જાય. વાંટી પડે એટલે જરાક આપ્યું છે. નહી તો નિરંતર સમાધિ આપે એવું આ વિજ્ઞાન. નિરંતર સમાધિ ઉપાધિ માં શાંતિ રહે. તો એવું કરાવી જ જાજો દાદા. હવે એવું કરાવીને જ જાજો. ના પણ આપે પૂરું કરી લો. અમે હજુ 3 મહિના 3.5 મહિના રહેવાના જ છીએ. બે વખત લોસ એન્જલસ, બે વખત અહી, એક વખત અહી થઈ ગયું. હજુ 24 તારીખ પછી મારે ત્યાં આવવાનું છે. એક દિવસ ડિટ્રોઈટ માં મારે ત્યાં રાખ્યું છે. ડિટ્રોઈટ માં છે એક દિવસ રાખ્યું. એમને ત્યાં એક રાત રહેશું. એક દિવસ નું કામ છે. ત્યાં 3 છે તો 2 દિવસ કપિલ ભાઈ ને ત્યાં ને 1 દિવસ ભાઈ ને ત્યાં રહેશું. તમને કપિલ ભાઈ ભેગા થાય છે કે અવારનવાર થાય? દૂર બહુ છે, મારાથી દૂર બહુ છે એટલે વારે વારે ભેગા ના થવાય. પણ 2-3 મહિને એકવાર ભેગા થઈ જઈએ. મહિને મહિને એકવાર ભેગા થઈ જઈએ પ્રસંગમાં ક્યાંય તો તમને બહુ યાદ કરે છે. મહિનામાં એકવાર ભેગા થાવ? હા. ક્યાં ભેગા થાવ? ક્યાંય પ્રોગ્રામમાં ક્યાંય ભેગા થઈ જઈએ. વાતચીત નીકળે પછી? હા હું કાઢું ને વાતચીત. મારે દાદા માણસો ઓછા તમારી વાતો કરવા માટે. તો હું તો વસંતભાઈ ને કોલ કરું તમારી વાત કરવા માટે. હું તો વસંતભાઈ ને કોલ કરું. કોને? વસંતભાઈ ને કોલ કરું ત્યાંથી. કારણ કે તમારી વાત કરનારા કોઈ બહુ ઓછા નીકળે અહીંયા. ઓછા નીકળે? એકલા પડી જવાય. ઓછા નીકળે? હા. ક્યાંથી ડિગ્રી કોઈ નહીં હોય. તો મેં નક્કી કરેલું કે દાદા આવે એટલે કહીશ કે મારી દીવાની સગ સરખી કરજો એટલે દીવો બરાબર ચાલ્યા જ કરે. બરોબર બરોબર. નિરંતર સમાધિ રાખે એવું આ વિજ્ઞાન. સંસારમાં રહેવા સાથે સમાધિ. તું પૂરું કરી લેજે. બરાબર બરાબર બરાબર. પછી જોબ કરતી હશે ને? પ્રેક્ટિસ કરું છું. રજા આપે એટલે મારી પોતાની જ પ્રેક્ટિસ છે. એની પોતાની જ છે. પોતાનું દવાખાનું છે. એમનું પોતાનું દવાખાનું છે. પછી ખાતરી થાય કે હવે ભૂલ નહીં થાય તારે તો હજી પૂરું થઈ જાય. એટલે સાથે રહેવાનું કે શું? એમ સાથે રહેવાનું કે શું? બેને અહિયાં રહેવાનું? નાન લીધા પછી બેને અહીંયા રહેવાનું કે શું એમ? રહીને પણ પૂરું કરી લેવાનું. રહીને પણ પૂરું કરી લેવાનું. જવાબ નથી પછી પાંચ ગેડ નહી ને. જવાબ વાયર બઉ પાંચ ગેડ. આપડે ભીખુભાઈ ને જવાબ વાયર કેટલી પાંચ ગેડ? તમારે જવાબ જતી રહી એવું દીકરે ને? અમારે કઈ જવાબ નહી જતી. ના કે અહિયાં બેઠેલા દાદા પૂછે તમને. ઇમોશનલ માણસ પોતે સેન્સિટિવ હોય. બીજા શું કે નોન સેન્સ? ના અરે તું જ નોન સેન્સ. સેન્સિટિવ માણસ બીજા નોન સેન્સ કે? અમારા સેન્સ નહી તો ખરી મજા ને. બુદ્ધિ જ નહીં અમારામાં. ખુબ મજા રે યાર. એવું અમારું કરી દેજો દાદા. બુદ્ધિ જંપવા ના દે. ભીખુભી ને છે બુદ્ધિ અંગ્રેલી મહાપ્રાણ લાયરા વેચી ખવાયતી. રહેવા દેવાની તમારે. તું એમ બી બેસે છે વધારે ભણી છું કઈ? અહીંયા આવીને વધારે ભણી છું. અહીંયા આવીને ગાયનેકોલોજી. અહીંયા આવીને વધારે ભણ્યા છે. મુંબઈ થી MBBS કર્યું અને પછી અહીંયા આવીને ગાયનેકોલોજી માં રેસિડન્સી બોર્ડ સર્ટિફાઈડ. મુંબઈ માં MBBS કર્યું અને અહીંયા આવીને ગાયનેકોલોજી કર્યું. અને હસબન્ડ એ પણ સેમ. એમણે મુંબઈ માં MD કર્યું હતું અને પછી અહીંયા. હસબન્ડે મુંબઈ માં MD કરેલું. MD બ્રિલિયન્ટ છે તો. દાદા, કેવી જાતના કર્મો હોય તો જ્ઞાની પુરુષ ની નિરંતર સેવા કરવાની મળે? એમને પગ પાસે જ બેસી રહેવાનું મળે. કેવા કેવા કર્મો હોય તો સંસાર પર અભાવ રહ્યા કરતો હોય ને તો પછી જ્ઞાની પુરુષ માટે જ ભાવ ઉત્પન્ન હોય. સંસાર પર અભાવ રહ્યા કરતો હોય. પૈસા હોય તો ગમે નહી, લક્ષ્મી હોય સ્ત્રીઓ હોય ગમે નહી, બધું ગમે નહી, છતાં ભોગવે. ના ગમ તું ભોગવે છે ભગવતા? હંમેશા જ. હંમેશા જ. હા, ના ગમતું ભોગવે. અને ગમતું ભોગવે તને જ્ઞાની પુરુષ ના દર્શન બહુ ના રહે, થોડું થાય. શ્રીમદ રાજચંદ્ર ને એક જણે પૂછ્યું કે સાહેબ, તમને આ કંટાળો નથી આવતો? આ બધું તમારે કંટાળો બધો આવેલો? અરે કંટાળા તો ઘણા કાળ થી ઘણા અવતાર થઈ ગયા કંટાળી કંટાળી તો. પણ હજુ નિવેડો આવતો કંટાળે તાર પેલું પણ ઓમજ કંટાળે નહી. આ મોહ મોહ હોય તો આ તો વિજ્ઞાન છે એટલે તત એ થાય છે ને ના થાય. અક્રમ વિજ્ઞાન તો 11મો આશ્ચર્ય. આવું બનેલું જ નહીં ને. બિદાળે એકદમ શાંત થઈ જાય. કશું જ કર્યું ના હોય. દવાઈ પડી ના હોય. વાઘેલા એકદમ સાડા ટપ થઈ ગયા. તારે ઠંડુ થઈ ગયું નહીં? ખાલી જોયેલા છે. માઇક નહી ચાલેલું ને આપડે. એ તમને પહેલી વાર ડેટ્રોઇટ માં મળ્યા ત્યાં દાદા ની સાથે વાર્તાલાપ બહુ નહી થઈ, પણ જોયેલા, દર્શન જ કરેલા. અમિત દ્રષ્ટિ થી વાઘેલા ઢીલા થઈ ગયા. આજ આજ એવા ફિટ છે કે અહીંયા બધાના મોડા જુદા દેખાય. બધાના જુદા દેખાય મોડા. જુદા દેખાય. બાંધો માણસ આવે ને તે કે છે બધા જોઈને કે છે ને અહીં કઈક નવી જાત નો આ મોઢા પર લાગે છે બધા હે મોઢા ઉપર દિવેલ ફરી ભરી હોય બધું સત્સંગમાં બેઠો હોય ને તો દુકાન યાદ આવે અને આજે પેલા રૂપિયા રહી ગયા ને આમ રહી ગયું જમપી ના બે અને એ તો બધા મુખ પહેરે બહુ મોટો ફેર છે જિંદગી ભણતર માં જ કાઢી છે તે એમ કે ને અડધી તો ખરી વિશે એક વર્ષ ભણતર માં જ કાઢ્યા ને અડધી તો ખરી અડધી તો ખરી બેન કહે છે અડધી તો ખરી ઉંમર કેટલી થઈ છે મારી 45 44 તો 30 વર્ષ તો ગયા ને ગયા ભણતર માં અને આ 12-14 વર્ષ બીજો ગયો કે કળાટ માં ગયો મરવાનો ટાઈમ આવ્યો દાદા મળે એટલે તૃપ્તિ થઈ જશે દાદા એની ચોપડી માં લખેલું છે કે એવરી મિનિટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તે એનો સમજાવવાની કારણ કે મને થાય કે જો ઇમ્પોર્ટન્ટ હોય તો પછી સંસારમાં શું કામ રહેતા છે બધા કારણ કે તો એવરી મિનિટ આપણે કઈ શોધવામાં વાપરવી જોઈએ ને મીના કહે છે કે જીવન ની દરેક પળે પળ ઇમ્પોર્ટન્ટ છે દરેક મિનિટ ઇમ્પોર્ટન્ટ છે જીવન ની ચોપડીમાં લખ્યું છે તો એનો સદુપયોગ કેવી રીતે કરવો વેસ્ટ નહીં થાય એ માટે શું કરવું બરોબર આ દવા કરીએ પછી થશે મશીન ગોઠવી આલીએ ફિટ કરી આપીએ ટાઈમિંગ જ ફરી ગયું છે ને ટાઈમિંગ જ ફરી ગયું છે એન્જિન માં ટાઈમિંગ ફરી જાય એટલે એન્જિન ચાલે નહીં પછી એટલે ટાઈમિંગ ફરી ગયું છે ટાઈમ ગોઠવી આવે એન્જિન માં ટાઈમિંગ હોય છે ને તે લોક શું કે અલ્યા ભાઈ આ નવું એન્જિન કેમ ચાલશે ટાઈમિંગ ફરી ગયું એટલે પછી એન્જિનિયર આવ્યો ને ટાઈમિંગ એટલે શું મારે બધું એન્જિન પછી મોડું કરી દેવાય પણ મને પેલો એ સમજાય ટાઈમે પેસેન્જર આવી જાય કરે છે ટાઈમે કે આ ગાડી થાય અમુક ટાઈમ ના એવું નથી તમે કે મને શું ફોડ પાય ત્યાં કે છે દાદાજી આ પિસ્ટન આમથી આવ્યો પિસ્ટન આવે પિચકારી ભેગી થાય એવો ટાઈમિંગ તે પિચકારી તે ગઈ ના લાગે પિસ્ટન પાછું થાય પિચકારી એટલે આ પિસ્ટન આવવું પિચકારી બધું ટાઈમિંગ બોલવો આ તો પિસ્ટન આવે ત્યાં પિચકારી ના લાગે પિચકારી વાગે ત્યાં પિસ્ટન પાછું સમજણ પાડી હા બસ આવું બધું માણસો ને ટાઈમિંગ જ મળતું નથી દાદા મળે તારે જોબ માંથી આવવાના છે ટાઈમિંગ મળે નહી અને ટાઈમિંગ મળે તો કામ કાઢી કેટલા ટાઈમિંગ સમજી ગયા મેં પૂછેલું બધું હું પૂછું બધું અમુક કરાયો તમારે તો ટાઈમિંગ નહીં મળતું મારે તો બુદ્ધિ જ ના ચાલે ખાલી ટાઈમ હમણાં ટાઈમિંગ પછી મેં બહાર રિપેર નહીં કરું પહેલું ભલે હાલે દાદા ટાઈમિંગ મળશે પછી મેં કે સાંભળેલું કે આપણે મરી જાય પછી ને તે ભગવાન આપણે કોન્શિયસ હોય તો એ કપલ ઓફ સેકન્ડ માં આપણે જો અવેર હોય પછી ભગવાન આવે તે એ હવે આપણે એની બધી ચિંતા નહીં કરવાની ને, કારણ કે તમે મરવાના જ નથી. I understand that, but when he's talking about the piston, the timing to guide you, he's talking about during death, isn't he? Not during. આજો અહીંયા તમે જે કરી રહ્યા છો એવું બીજા નથી કરી શકતા. એટલી ક્યુરિયોસિટી, એટલી તમે ટાઈમિંગ સમજાય. હા આવું હોય છે મર્મ. ટાઈમિંગ પિતકાઈ જાય, ટાઈમિંગ પિતકાઈ સર. પિસ્ટન ગયો ભાઈ, એટલે ગેસ થાય ને એનો દાડો હોય. આપણા પરથી મશીનરી શોધખોળ કરીએ, આપણા શરીર પરથી, આપણા શરીર પરથી મશીનરી. દાદા પેલું સમજાવો કે ઇન્દ્રિયોની ક્ષયોપક્ષમ શક્તિ વ્યવસ્થિત ને આધીન છે. ઇન્દ્રિયોની ક્ષયો, તમે લખ્યું છે ચોપડીમાં કે ઇન્દ્રિયોની જે શક્તિ છે ક્ષયોપક્ષમ શક્તિ, વિચારવાની, જોવાની, આવવાની, જાણવાની, એ બી વ્યવસ્થિત ને આધીન છે. વ્યવસ્થિત બોલાય નઈ, આપડે મનમાં સમજી રાખવાનું વ્યવસ્થિત આધીન, પણ વ્યવસ્થિત બોલાય નઈ. બોલાય વ્યવસ્થિત જ છે, વાંધો નથી, એવું ના બોલાય. એવું નહીં બોલાય, કારણ કે એ તો આખે પાંખો બંધ કરી તમે ગાડીઓ ચલાવો એમ કહીએ તો ચલાવે ગાડીઓ કેમ ફટાઈ જાય? આપડે આંખે બંધ કરીને ના ચલાવાય, એટલે આપડે કહીએ ખુલ્લી આંખો રાખીને ચલાવો અને સાવધાની પૂર્વક ચલાવો, પછી અથડાય એ વ્યવસ્થિત. વ્યવસ્થિત દુરુપયોગ કરે દાદાજી નું વિજ્ઞાન, અને વ્યવસ્થિત દુરુપયોગ કરે બધા ના આવે. વ્યવસ્થિત એક્ઝેક્ટ વ્યવસ્થિત એમ જોઈને બધું કરી ઇન્વેન્શન છે. આ તો મોટા મોટું અગિયારમાં આશ્ચર્ય. તારે તો ભવિષ્ય ની ચિંતા બંધ થાય ને, ભવિષ્ય ની ચિંતા કોઈને બંધ થયેલી નહી. ભવિષ્ય ની ચિંતા કોઈને બંધ થાય ને, એના તો એ નિરંતર ચિંતા. જોઈજો ભીખુબીન જે દશા પછી તો અત્યારે આવા દેખાય છે, પછી તો ને ચિંતા બંધ થઈ ગઈ. પછી જોઈ લો ને દાદા, ગમે છે આ ટોળા તમને ગમે છે? વધારે ગમે છે, વધારે ગમે, વધારે ગમે છે. બીજું સારા ટોળા જોઈ લો નહી જો નહી જોઈ લો એમ સારું લાગે છે ને. ત્યાં તો બઉ સારો ટોળો જોઈ લો નઈ, માલદાર થઈ જાય, સાઈનદાર રહે તો માલદાર થઈ જાય, અને તો કઈ ગજામ હોય તો લૂટી લે. તમારી દાદા, અમારે આજે જ્ઞાન માં બેસવાનું, અમે ત્રણ વખત બેઠા છીએ જ્ઞાન માં, અમે બેસી શકીએ આજે? કરી શકીએ, ડિસિઝન આપીશ. ઓકે, ડિસિઝન આપીશ સંજોગો બધા. કઈ વાંધો નહીં, બીજો હું કરું. તારે બીજું પૈસા સંબંધ માં દુઃખ નથી, આર્થિક દુઃખ હોતી નથી, બીજું જ દુઃખ છે આર્થિક દુઃખ. ના, બે જો ડોક્ટર થઈ લે વાત નહીં. ફાધર ને મધર બે અહીં રહે છે? તાર ધંધો નથી? છે એક. તે ક્યાં રહે છે? કેલિફોર્નિયા. કેલિફોર્નિયા એમ કે? ભેગો થાય છે. ફાધર મધર ને તારા હસબન્ડ જોડે સારો બહુ જ, એ પોતાના પેરેન્ટ કરતા પણ મારા પેરેન્ટ નું વધારે રાખે છે. એના પોતાના પેરેન્ટ કરતા એમના પેરેન્ટ નું વધારે રાખે છે. એમના પેરેન્ટ નું વધારે રાખે છે, અમન્ય રાખે છે. એટલે તો 10 વર્ષ થી અમારી સાથે લોકો લાભ લેવા દે છે. હું આવીશ ઓગસ્ટ માં આવવાનો. ગળે ગણપણ વિચારામાં લાઈફ જો અગત્યનો એક ઇન્કમટેક્સ કમિશનર એટલે વિચારશીલ માણસ ને બિચારા બેસી રહેવાનું શીલ ફાવે. લોસ એન્જલ્સ મોકલજે. પછી ડોક્ટર ને તમે બે ત્રણ રહેજો ને અહીં હારે બધા મોકલી આપવાના, એટલે બધા આખું ઘરનું ચોખ્ખું થઈ જાય ને રાગે ભાઈ જાય ને. દેસાઈ એટલે આમ પટેલ જ છે ને. સારું ઘર હતું દેશ મહુદામાં. વાઘેલા કયું ગામ તમારું? જેતપુર. જેતપુર જેતપુર જેતપુર કાઠિયાવાડમાં. કાઠિયાવાડ જેતપુર કાઠી નું કેવાય. જેતપુર તમે ગયેલા? સાડી નો ધંધો બહુ છે હવે. સાડી નો ધંધો બહુ છે. સાડી નો ધંધો બહુ છે. સાડી સાડી લુગડા લુગડાઓ નો ધંધો બહુ છે. ત્યાંનો ધંધો સાડીઓ સાડી છાપવાનો રંગારાનો રંગારાનો વીરપુર ની નજીક માં. જેતપુર વીરપુર ની નજીક માં 8 માઇલ. ઘર છે તો ઘણા ઘણા. દાદા તમે જે પેલી વાત કહેલી ને કે મોક્ષ ની ગાડી આવે ત્યારે રાહ ન જોતા અને ધોતિયું જો ઝાડામાં ભરાઈ ગયું હોય તો પડતું મૂકીને જાય, એ વાત બરાબર સમજાણી? ધોતિયું છોડી દો. ધોતિયા હરું તો વેલપુર ધોતિયા પહેર્યા થયું કે દાડો ભર્યા નહીં. બહુ મુદ્દાની વાત છે. મને એક્સપ્લેન કરો એમ કે એ સિવાય છૂટકો નથી. તું જ્ઞાન લઈશ ને તું સમજાશે બધું ઓટોમેટિક. આપડે જે ગઈકાલે વાત ને ચટણી ની એવી જ વાત છે. એમ કે પ્લેન જવાનું હોય અને કોલ આવી ગયો બાબો મોડો હોય છે કે તમારું જ્ઞાન લેવાનું બંધ કરશો બાબો રહી ગયો હોય તો ફુગેલો મોડો નહીં પકડો રહી જાય પ્લેન છૂટી ગયા ના આવે. જો મારી જ્ઞાન ની ગાડી ના આવે એ તો ફરી એ મોડો પડશે. એને દવા કરવાની બીજું કરવાનું કે એના હારું મારું જ્ઞાન છોડી દઉં. બાબા દાય જાય કરે તો દુશ્મન ભાવે આવે મિત્ર ભાવે આવે. દુશ્મન ભાવે તો આખી જિંદગી દુઃખ દે દે કરે. મિત્ર ભાવ આપે એટલે શું કહી આપે? એ મેં નહીં જોઈતું શું ખબડે કે નથી એ કહી જોઈતું. આવ્યું તો આપણી ફરજ બજાવવાની. શું કહ્યું? બરોબર. અને ફરજ બજાવવાની છે જ નહીં. ફરજ એટલે ફરજિયાત. આ લોકો કે હું ફરજો બજાવ. હે સ્વાના બજાવ ફરજીયાત રસ્તો માં બજાવ્યું ક્યારે? પોતાની જાતને ધન મારે ફરજ બજાવવા, એ તો ફરજિયાત જ છે. ના બજાવ લોકો તને વળે કે કઈ જતા છે તે છોકરા જ કે ડ્યુટી ફ્રી નથી, ડ્યુટી બાઉન્ડ છે. કેટલા અગિયાર થયા કે મને તમારું પેલું એડજસ્ટ એવરીવેર વાળું બહુ જ ગમ્યું, બહુ ડીપ છે કે છે. કોણ કહે છે? રાધે. જીવન કે છે એ રીતનું જ હોવું જોઈએ, બધે એડજસ્ટમેન્ટ લેવાય એવું જોઈએ, એવું હોવું જોઈએ. દાદા ને પૂછે તો હિન્દી પૂછે જવાબ આપે છે. આંધ્ર માં જાવ તો સંસ્કાર સંસ્કાર બહુ સરસ સરખા ભાષા ભાષા જુદી હશે પણ સંસ્કાર ડેવલપમેન્ટ સરખું. વાત કરતા પેલા સુધી રેગન ને બે વાર સુધી સંતરણ ના આગે કે ભાવ કે લીએ ભૌતિક સુખો મિલતા ઓર સ્લીપ નહીં હો જાતા રિલેટિવ મગર હોના છીએ. જબ આગે કા માર્ગ મિલ જાવે તો ફિર કોઈ જરૂર નહીં, મોક્ષ કા માર્ગ મિલ ગયા ફિર જરૂર નહીં. વહાં તક સ્લીપ નહીં હો જાવે એ નહીં કરેગા તો પીને જાયેગા, એસે દોડ દમ કરેગા નહીં કરેગા તો હોલી રહેતા હૈ રિલેટિવ રિલેટિવ और भौतिक फल मिलता है भौतिक सुखो बट टिल दादा यू बिफोर दी फोरी आई डिडंट हैव द कॉन्सेप्ट ओनली ही टोल्ड मी दैट कॉन्सेप्ट एंड आफ्टर ही टोल्ड मी इवन व्हेन आई डू आई एम ऑलवेज कॉन्शियस दैट आई एम नॉट फॉलोइंग इवन इफ आई एम ट्रेइंग आई फील आई एम नॉट सिंसियर અમારી પર ગુસ્સા નહી થતા ને ખુશ રહે કોઈ ગુસ્સો થાય નહીં. Because when you sincerely feel, you know, it is relative, you cannot say, you are everything, you see. So I feel that the pure soul is everything. Right, right. That right? is true. You are now, you are worshipping and Devi Devata is also in the correct channel. Yes. Bhranti se maanta hai relative. Kya humne kiya hai? वो सब हो रहा है, हो रहा है, ये सब हो रहा है, इट हैपन्स. दादा जब जब हम कुछ करते हैं ना तो हमको अच्छा नहीं लगता है, जो કભી કભી જો કરતે હૈ અચ્છા નહીં લગતા યે અચ્છા નહીં અચ્છા નહીં એસા એક ભાવ આતા હૈ અંદર ફિર ભી કરતે હૈ તો ક્યા કરને કા હૈ કોઈ ઇફેક્ટ હૈ એસા એસા હલકી હેન્ડ કી બાત નહીં ભી હૈ હેન્ડ સે ચલે ગયા ક્વાઝિટ માં થા વહાં તક હેન્ડ મેં રહા ઓર ક્વાઝિટ હો ગયા ઇસકે ઇફેક્ટ તો વો તો હો ગયા તો પ્રતિકરણ કોઝ સે હોતા હૈ ક્યા પ્રતિકરણ કરતે હૈ ના કોઝ કો કરતે હૈ ના કે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ એ કોઝ નું કરીએ છીએ ઇફેક્ટ નું કરીએ છીએ ઇફેક્ટ નું ઇફેક્ટ કરે ઇફેક્ટ માં દેખ લ્યા એક ભૂલ ગયા તો ખરાબ નુકસાન ક્યાં ખરા இந்த ஜென்மம் என்ன ரிசல்ட் இல்லையாக்க ஓடுறது என்ன அது என்ன போட்டோ பிடிச்ச போன மாத்த முடியாது ஆனா நம்ம பண்ற தப்பு நம்மளுக்கு கண்ணால நம்மளுக்கு தெரியுது இந்த ஜென்மம் அப்போ ரிப்பேர் பண்ணி இதுக்கு அதே மாதிரி அடுத்த ஜென்மத்துக்கு கால் எப்படி வருதுன்னாக்கா நான் இதை பண்ணேன் நான் அவளுக்கு கொடுத்தேன் என்னோட இதாக்கும் இதெல்லாம் நான் பண்றதுனாக்கா தாட் இல்ல இம்ப்ரெஷன் ஃபீல் வருது அவள் தான் அடுத்த ஜென்மத்துல ஒன்னொன்னா जो खराब करता है उसके अंदर खुश होता है वो डबल हो जाता है डबल आई डोंट वांट टू हैव अनदर बर्थ आई वांट दिस टाइम विद अ होप दैट आई विल बी वन नो मोर बर्थ बिकॉज़ दे हैव सीन ऑल आवर गुड दैट एवरीथिंग दे हैव नो फियर फॉर एनीथिंग You are giving you to food and shelter. That's enough. So, what is the matter for shelter? You are. એમ કે છે કે મેં આ બધું જગત જોઈ લીધું બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હવે મારે બસ ખાલી મોક્ષ જ જોઈએ છે બીજો જન્મ જોઈતો નથી તમે મને એમાં મદદ કરી કે છે પણ હવે મારે કે છે કે તમે મને કઈ મેથડ બતાવો કે જેથી કરીને હું મોક્ષ મેળવું આજે કઈ નથી દાદા એ જન્મ મેં બીબી બચ્ચે સબ હૈ ના ઉસે ક્યા હો જાયેગા પુનર્જન્મ મેં એ જન્મ મેં ક્યા કરના અભી તો મેરે પાસ લલિતા હૈ ભાઈ હૈ બહેન હૈ બાપ હૈ માતાજી હૈ સબ હૈ ના તો ઇસકા અટેચમેન્ટ તો હોના હી ચાહીએ અગલે જન્મ મેં ના હોના ચાહીએ હોના હી ચાહીએ યે તો ક્લોઝ ફાઇલ હૈ ના યે તો બહોત ક્લોઝ ફાઇલ હૈ રોજ દેખતા હું ये तो जरूर आने वाला है नेक्स्ट पर तो इसको कैसे डिस्ट्रॉय करने का है ए फाइल को ए फाइल कैसे निकाल सकते हैं वो बंद कैसे हो जाता है हाँ बंद हो हाँ बीबी का फाइल कैसे बंद हो जाता है वो डिस्चार्ज में उनके साथ एक मैक रहता है और चार्ज बंद कर दिया तो बंद हो जाता चार्ज बंद हो અભી હવે ચાર્જ ભી બન કે દિયા હૈ ડિસ્ચાર્જ કા હૈ આંધ્રા માં રહેવાનું બાપ વહાં કામ કરતા હતા આંધ્રા મેં એમ મેં કે કેરળા હૈ કેરળા ના હા પર આંધ્રા મેં ક્યા કરતા હૈ કામ બાબાજી કા કામ થા વહાં પે વર્ક કરતા વર્ક કરતા સર્વિસ મેં થા સર્વિસ સર્વિસ મેં અભી સર્વિસ કરને ક્યા જરૂર હૈ अभी तो करते नहीं, करता था। मकान रख दिया है? हाँ। किधर? कोयम्बटूर में? मद्रास में। मद्रास में? मद्रास में सब बेच दिया अभी, अभी कुछ नहीं वहाँ पे। सब अभी कुछ नहीं है वहाँ पे। ऐसा केरला का? केरला का। केरला में कौन सा गांव? पालघाट। पालघाट? पालघाट। पालघाट बाबा गए थे वहाँ? अलप्पी में मेरी वापिस थी। अलप्पी में? अलप्पी। अलप्पी में मेरी ब्लैक पीपल। हाँ। बड़ा बड़ा बड़ा बड़ा बिजनेस था। बड़ा बिजनेस, बहुत मुश्किल सर्विस था बाबा को। बहुत मुश्किल गाड़ी है ना, रेल गाड़ी वो चलाता था वो। हाँ, ड्राइवर। ड्राइवर? हाँ। बहुत तकलीफ था, वेरी हार्ड वर्क। 40 years है? 40 साल के है। 40 साल? 40 साल। हाँ। आगे के जन्म का आपका संबंधी है वो राम, वो ऐसा बोलता है दादा, रिलेशन में रहता अगले जन्म वो ही अपना घर में आ जाता है। पूछा भी नहीं मैं, आई डिडंट प्रे और एनीथिंग। नहीं दादा खुद बोला ना, देखो ना आपको दिखाया ना, आपका सगा है पहले जन्म का। डेबिट का हिसाब है उसका भी निकालने का है। हाँ।